થે રાખે, પ્લસ થે રાખે, એવું ન હોય. અને સમયનું એવું, સમયનું તો પાછું બહુ ભયંકર કહેવાય. સમયનો જે બગાડ કરે છે તો સમય એનો બગાડી નાખે. જે માણસ સમયનો બગાડ કરે તો સમય છે એ એની આખી લાઈફ બગાડી નાખે. હરકું નથી. લાઈફ સુધરી કોને કહેવાય? સમયનો ટાઈમે ટાઈમે સદુપયોગ કરી લે અને પોતાની શક્તિનો ટાઈમે ટાઈમે સદુપયોગ કરી લે તો એને લાઈફ સુધારી. આ બેને આધારે જ લાઈફ બગાડી અને લાઈફ સુધારી એનું કેલ્ક્યુલેશન થાય. પોતાની શક્તિ છે એને યોગ્ય વાપરી નહીં, પછી મૂકી રાખે અથવા તો ઊંધી વાપરે તો પણ એને પોતાની લાઈફ છે એ સ્પોઇલ કરી દેવાય. અને પોતાને ટાઈમ જે મળ્યો છે એ ટાઈમનો પણ વાપરે નહીં અથવા ઊંધો વાપરે તો પણ એને પોતાની લાઈફને, એટલે ટાઈમને બીજું નામ શું કહેવાય? લાઈફ. લાઈફ તો ખરી, પણ કાળ. કાળને એક ટાઈમ કહેવાય ને, ટાઈમનું બીજું નામ છે કાળ. કાળ તો ટાઈમને સાચવે નહીં તો કાળ એનું બગાડી નાખે, નાશ જ કરી નાખે. કાળ છે એ તો નાશ જ કરે છે. ટાઈમને સાચવે નહીં અને શક્તિને સાચવે નહીં એટલે માણસને ટાઈમ છે એ અનેક એંગલમાં આવતો હોય. બાળપણું, જુવાની અને વૃદ્ધપણું, સવાર, બપોર અને હાંજ, એ બધી રીતે આવતું હોય. એટલે એમાં ટાઈમ મેનેજમેન્ટ એટલે કોને કહેવાય? ટાઈમનો મેક્સિમમ ઉપયોગ. પ્રાયોરિટી મેનેજમેન્ટ, કઈ વસ્તુ પહેલી કરવી અને કઈ વસ્તુ મોડી કરવી, બીજા નંબરમાં દેવી, ત્રીજા નંબરમાં દેવી, હાવ કોકને હોંપી દેવી, કરવી જ નહીં, એ ટાઈમ મેનેજમેન્ટ કહેવાય. એટલે એને લાઈફ મેનેજમેન્ટ કહેવાય. લાઈફનો મેનેજમેન્ટ પણ એ જ છે કે ટાઈમ પ્રમાણે કરી નાખે અને ટાઈમ પ્રમાણે ન કરે. ટાઈમ પ્રમાણે કરી નાખે અને શક્તિ પ્રમાણે કરી નાખે તો એના જેવું કોઈ શ્રેષ્ઠ મેનેજમેન્ટ નહીં. એના જેવું કોઈ પણ શ્રેષ્ઠ, એના જેવી કોઈ લાઈફની સફળતા નહીં. અને જે જે માણસોએ લાઈફ બગાડી હોય અને લાઈફ સુધારી હોય એનું આટલું જ વાત છે. સો કે લાઈફ સુધારી હોય તો એને પોતાની શક્તિ અને પોતાનો ટાઈમ એને બરાબર ઉપયોગ કર્યો, પ્રોપર ઉપયોગ કર્યો. અને જેણે જેણે લાઈફ બગાડી હોય એને પોતાની શક્તિ અને પોતાનો ટાઈમ એને વેસ્ટ કરી નાખ્યો. એટલે એ આનો વેસ્ટ કરે એટલે પેલો કાળ છે એ આને વેસ્ટ કરી નાખે અને હવે કચરા જેવો બનાવી દે અને કચરા ટોપલીમ નાખી દે એવી એની લાઈફ બને. અજ્ઞાની જીવો બધાય છે, વેગીલા સ્વભાવ વાળા છે, એને બધાને અત્યારે એમ કે સામાન્ય પરિસ્થિતિમાં એવો એક કયો દ્રઢ વિચાર છે કે જે વિચાર રાખે તો એને ગમે એવા વેગ કે એવી પરિસ્થિતિમાં પણ એને એવો સંકલ્પ ન થાય? એટલે હારા માણસના ઓલામાં રે, હારા માણસોના જોગમાં રે તો એવો વેગ ન થાય. આમ તો બધાયનું સાધન તો સત્સંગ કીધો છે, પણ હવે વેગને ઓછા કરવા એ સમૂહમાં થાય છે. કોઈ પણ જે વેગો હોય છે, અંતરશત્રુના વેગ કે આત્મઘાતનો વેગ, આ બધાય માણસો એકાંતમાં જ કરી શકે છે. અને કરવો હોય તો એને એકાંતની વ્યવસ્થા કરવી પડે છે, તે સિવાય આ વેગ છે એ પૂરા નથી થતા. સમૂહમાં બેઠા હોય તો વેગ ક્યાંથી પૂરો થાય? એટલે એ સમૂહમાં એનું મોટામાં મોટું મારણ છે કે સત્સંગના મધ્યમાં રહેવું, બધા સાધુના મધ્યમાં રહેવું, એટલે વેગ ઓછો થાય થોડો. ઘણી વખત કોઈને કોઈને મારી નાખવાનો વેગ ચડ્યો હોય તોય એને સમૂહમાં હોય તો ન એ કામ ન કરી શકે. એમ જોયો કે હવે આ નોખો ક્યારે પડે તો એને મારી. એટલે વેગ છે ને એ બધાય એકાંતમાં જ સિદ્ધ થઈ શકે છે, જલ્દી સમૂહમાં સિદ્ધ થતા નથી. એટલે એને જો એમ કે વેગને ઓછો ટાળવો હોય તો સમૂહને સેવન કરે. એટલે ભગવાન ના પાડે કે જો ને તો સેટિસ્ફેક્શન હોય તો ફાફા શું કરવા મારે છે. એટલે આપણને એ ભગવાનની આજ્ઞા પાળીએ નહીં એમાં કાંઈ જો ખામી રહી જતી હોય, અલ્પ એવી ખામી, તો એ આપણને લાઈફ સેટિસ્ફેક્શન થવા ના દે. ઘણી વખત આપણે કામ હારા ઝાઝા કરતા હોઈ અને ભગવાનની આજ્ઞા પણ થોડી થોડી લોપતા હોય તો પણ આપણને સેટિસ્ફેક્શન ન થાય. ગુણાદિત્યાનંદ સ્વામી એવું કીધું કે આપણે દેશી હિમ પડે, હિમ દેશમાં, એ હિમ ક્યારે પડે? પોષ મહિનામાં કે મા મહિનામાં પડતું હોય, અને ત્યારે બરોબર ખેતરમાં ઘઉં અને ચણાનો પાક આવ્યો હોય. એટલે જે પાક થોડો કાચો હોય અને હિમ પડે તો એ બધો પાક ઊભો હુકાઈ જાય, અને એમાં દાણા હોય ઘઉં અને ચણાના, એ દાણા જેવા જ દાણા હોય પણ એને દબાવે તો એનું મીંજ બળી ગયું હોય અને ખાલી ફોતરું હોય, એને દળવાથી લોટ ન થાય, ભૂસું થાય. એમ ગુણાદિત્યાનંદ સ્વામી કે ભગવાનની આજ્ઞા પૂરી ન પડે તો આપણા હૃદયનું જે દૈવત હોય, પાણી હોય, એ બધું બળી જાય અને એમાંથી કાંઈ થાય નહીં, લોટ ન થાય, કોઈનું પેટ ન ભરાય. એટલા માટે તો મહારાજે એવું કીધું કે પંચવર્તમાને યુક્ત જે ભગવાનના સંત હોય એને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, અને એના વચને કરીને ભગવાનનો નિશ્ચય થાય, અને એના વચને કરીને ભગવાનને પમાય. એટલે ગુણાદિત્યાનંદ સ્વામી એવું કીધું કે ભગવાનની આજ્ઞા લોપવે કરીને આપણા હૃદયમાં શાંતિ થતી નથી, અથવા ભગવાનની આજ્ઞા પૂરી ન પડે એટલે આપણા હૃદયમાં પૂરું સેટિસ્ફેક્શન થતું નથી. આપણી પાસે કાંઈ ન હોય અને જો આપણે ભગવાનની આજ્ઞા પૂરી પડાતી હોય તો આપણને કોઈ અધૂરાઈ રહે નહીં આ જિંદગીમાં, એને અધૂરાઈ કાંઈ ન રહે. આપણને એવા ઘણા આ સત્સંગમાં એવા દાખલાઓ છે કે અતિહાવ કે કાંઈ ન હોય પોતાની પાસે. આપણે થોડાક સમય પહેલા જ એ વલ્લભ ભગત હતા, આપણે તરોડામાં સેવા કરતા હતા, બહુ ભગત સારા હતા, ઘેરે પણ સુખી હતા, ગામડાની રીતે છોકરાઓ બધાય સેટ હતા અને પોતાને કાંઈ વાંધો ન હતો, જમીન ને એનું બધું સાધન સારું હતું, પણ પોતે અતિ વૈરાગી અને કાંઈ કરતા કાંઈ જોઈ નહીં. ત્યાં તરવડા રહેતા તો પૂજાની થેલી ઈ જ એનું માલ મિલકત, આસન પાથરે તો પણ દળ ઉધી થાય ને પગ તો ખાલી રહે આસનમાં. એટલે સંતો પૂછ્યો કે ભગત આસન પૂરું પાથરતા હો તો? એટલે કે આ પગ છે ને એ તો આખો દી ખેતરમાં જ રખડતા હોય, એને કઈ પાથરી દેવાની જરૂર ન હોય એમ. એટલે આવી સ્થિતિ હતી. અને ભગવાનના ધામમાં પણ એવી જ રીતે ગયા, કાંઈ ન હોય પણ ભગવાનની આજ્ઞા હોય એટલે એનું જીવન છે એ ભરાઈ જાય છે. અને બધું હોય, કાંઈ ખામી ન હોય આ લોકની, અને આજ્ઞા જરાક જો લોપાતી હોય તો ગુણાતીતાનંદ સ્વામી કે હિમ પડે ને જેમ દાણા બળી જાય એમાંથી માલિપાનું મીંજ બળી જાય, ઉપરનો દાણો એવો ને એવો દેખાય એમ આપણે ઉપરથી તો આપણી ભક્તિ ચોજાળી દેખાય પણ માલિપા તાકાત ન રહે અને શાંતિ તો ક્યાંથી થાય? એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે જીવનમાં શાંતિ કરવી હોય તો આપણી શક્તિ પ્રમાણે ભગવાનની આજ્ઞા પાળવી, પૂરી શક્તિ લગાવવાની, અને એમાં કાંઈ અધૂરું રહે તો પછી ભગવાન મદદ કરે. પણ આપણી દાન જ ખોટી હોય અને દિલ દગડાય હોય એને ભગવાન મદદ નથી કરતા. એટલે બીજો પોઈન્ટ સ્વામી એવો કીધો કે આપણને મહારાજ મળવા છતાં પણ શાંતિ થતી નથી, એનું એક કારણ જય સ્વામિનારાયણ. ગયા વીકે આપણે સત્સંગ એક્ઝામ 2021ની પહેલી એક્ઝામ પૂર્ણ થઈ એનું રિઝલ્ટ હવે આવતા વીકે આપણે ડિક્લેર કરીશું. અને જે સત્સંગ એક્ઝામ સેકન્ડ એક્ઝામ જે આપણી છે એ 4th એપ્રિલ સન્ડેના છે. 2 મહિનાનો ટાઈમ છે. સંતો પણ અહીંયા ઘણી પ્રિપેરેશન કરાવતા હોય છે, ચેપ્ટર્સ પણ ઘણા નાના હોય છે અને વેરી ઇઝી એક્ઝામ. ઉપરાંત આપણે ઘણી ક્વિઝ પણ હોય છે. તો આ વખતે બધા હરિભક્તોને ખાસ વિનંતી કરીએ કે એક વખત એક્ઝામ આપવાનો ટ્રાય કરો. જેણે એક્ઝામ ન આપી હોય થોડો પ્રયત્ન કરો, બીજું કંઈ નહીં તો પણ એ બાને આપણને ભગવાનના સંતોના હરિભક્તોના ચરિત્રનું શ્રવણ થાય, થોડું યાદ રહે તો પણ આપણને જીવનમાં ઘણો ઉપયોગી થાય. તો બધા હરિભક્તોને ખાસ વિનંતી, કારણ કે લાસ્ટ એક્ઝામમાં આમ તો બધી એક્ઝામમાં છેલ્લે તો એવું થાય છે કે ધીમે ધીમે હરિભક્તો ઓછા ને ઓછા ઓછા થતા જાય છે. તો હોપફુલી આ વખતે વધારે ને વધારે હરિભક્તો એક્ઝામમાં ભાગ લે. આપણી chintan.gurukul.us કરીને સાઇટ છે, તેની અંદર અત્યારે બધું મટીરિયલ્સ આપણું અપલોડ થઈ ગયું છે. ઉપરાંત સંતોના અવાજમાં ઓડિયો ફાઇલ પણ નેક્સ્ટ વીક અવેલેબલ થઈ જશે. તો તમારે આવતા જતા કારમાં પણ શ્રવણ કરવું હોય તો તમે એનું શ્રવણ કરી શકશો. એ ઉપરાંત ઘણા હરિભક્તો જાણે છે, ઘણા સ્ટુડન્ટ્સ પણ જાણે છે કે આપણે બાળકો માટે બાય સત્સંગ બાય વીકલી સત્સંગ સભાનું આયોજન કરીએ છીએ સન્ડે. કારણ કે આપણે અહીંયા જે કથા વાર્તા થાય તો યુઝવલી ગુજરાતીમાં થતી હોય તો બાળકોને ખ્યાલ ના આવે, તો એમને ખાસ સત્સંગનું નોલેજ મળે, સાથે સાથે ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા એમને પ્રશ્નો ઉત્તર કરી શકે એ માટે ઇંગ્લિશમાં આપણે આ બાળ સત્સંગ સભાનું આયોજન કર્યું છે. એવરી અધર સન્ડે, સમય છે સાંજના 7 વાગે આપણા CST સેન્ટ્રલ ટાઈમ પ્રમાણે. અને નીલકંઠ ગ્રુપના બાળકો, ઇવન જે હરિકૃષ્ણ ગ્રુપના બાળકો થોડા હોય, જે મેચ્યોર હોય, અથવા કોઈ પણ હરિભક્તો બાળકો એમાં જોઈન થઈ શકે છે. તો લગભગ 30 મિનિટ્સની જ સભા હોય છે, 7 to 7:30. મેક શ્યોર કરો તમારા કિડ્સ આ સભા જોઈન કરે, અને એમને જે કાંઈ ક્રશ ક્વેશ્ચન હોય, આન્સર ક્વેશ્ચન પૂછવા હોય તો એ ત્યાં ક્વેશ્ચન આન્સર કરી શકે છે. અને ઇટ્સ એ વેરી યુઝફુલ સેશન. એકવાર એટેન્ડ કરશે પછી દે વિલ રિયલી એન્જોય ઇટ. બીજું આજના આપણે સત્સંગ સ્પોન્સર્સને યાદ કરીશું. અમારા આજના પ્રથમ સત્સંગ સ્પોન્સર છે જતીનભાઈ કીર્તિભાઈ પટેલ. એમના કીર્તિભાઈના પિતાજી કીર્તિભાઈના પુણ્ય સ્મૃતિમાં આ સત્સંગ રાખેલો છે. એટલે જતીનભાઈના બાપુજી કીર્તિભાઈ, એમની પુણ્ય સ્મૃતિમાં આ સત્સંગ આજનો છે. સુધીરભાઈ સાકરિયા અને એમણે શ્રેયસ અને ઓમની બર્થડે નિમિત્તે આજનો સત્સંગ રાખ્યો છે. જયસુખભાઈ અને કિશોરભાઈ આસોદરિયા એમને શ્રીહરિની પ્રસન્નતા અર્થે ફેમિલીમાં જે માંદગી આવી તેમાં શ્રીહરિ અને રક્ષા કરી તેઓ સંતો અને શ્રીહરિની રાજીભા માટે આજનો સત્સંગ રાખ્યો છે. ઉપરાંત અશોકભાઈ, કિશોરભાઈ અને ભરતભાઈ ગજેરા એમના પરિવાર તરફથી દર મહિને જે સત્સંગ રાખવામાં આવે છે તો આજે એમનો સત્સંગ છે. ઉપરાંત અશ્વિનભાઈ બાબરિયા અને એમના ભાઈઓ અને બધા પરિવાર તરફથી જયરામ દાદાની પુણ્ય સ્મૃતિમાં આજનો સત્સંગ છે. તેઓ યરલી સત્સંગ સ્પોન્સર્સ છે. અને જગદીશભાઈ સુતરિયા અને એમના પરિવાર તરફથી અક્ષરનિવાસી ઠાકરસિંહ દાદાની સ્મૃતિમાં જે યરલી સત્સંગ છે એ નિમિત્તે આજનો સત્સંગ છે. એ ઉપરાંત આજની સ્મરણ ધૂન હર્ષદભાઈ અમીન એમના ધર્મપત્ની ગયા શુક્રવારે મહારાજના ધામમાં પધાર્યા એ નિમિત્તે છે. હર્ષદભાઈ અમીન આપણા સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે અને આ ગુરુકુલનું જ્યારે આપણું કન્સ્ટ્રક્શન થતું હતું ત્યારે પણ એમણે તન મન દેહ આર્થિક રીતે પણ એમણે સેવા કરી હતી. તો આજે આ બધા હરિભક્તોને આપણી સ્મૃતિમાં રાખી અને ભગવાનનું બે નામ બે મિનિટ સ્મરણ કરીશું. એ પહેલાં આપણે આજનો થાળ માનસી પૂજા અને પછી સ્મરણ ધૂન. જનો થાળ જીવન જવારી, જમો થાળ જીવન જવારી, ધ્રુવો કર ચરણ કરો ત્યારી, જમો થાળ જીવન જવારી, બેસ

भूयो विवन्दामहे साक्षात्त्वं प्रसमीक्ष योगनिलयं जाता कृतार्थाभृशम् निवासो निज परमोक्षरतो विरक्तिवार्दी हरिरिह वृषभोर्भवापहारी जय सिहि नैष्टिकराजनी ब्रह्मचार्यमपि दुश्चरमप्यमाद्ये आत्मोजसा तदिह घोरतरे पितिष्ये संस्थापयिष्यसि हरे सुमेखला कलाप करकलित पलाशदण्डशाली जय सिहि नैष्टिकराज नीलकण्ठ सब पीतर सब ही से ભગવાનની જય. ચતુરવર્તી સમાયુક્તમ હૃદેન ચ સુપૂરિતમ નિરાજનેન સંતુષ્ટો ભવત્યેવ જગત્પતે. જય સદગુરુ સ્વામી. તુમ પૂરણ પરમાત્મા તુમ પ્રભુ જય જગદીશ હરે, ભક્ત જનો કે સંકટ, દાસ જનો કે સંકટ ક્ષણ દે દૂર કરે, ઓમ જય જગદીશ હરે. સર્વાણિ નશ્યંતો પ્રદક્ષિણાં પદે પદે, ઓમ પુષ્પૈઃ દેવાભિવંદનમ્, ઓમ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ્. મશાલ માથે મોળી ઉને કાને કુંડળ, જરિયન કે જામા મોતિયન કી માલા, કરમા શોભે રેશમી નું માલા, એ સોના ના બાજુ ને સોના ના કડા, ફૂલો ના શોભે હૈયે હાર, અને યંગ યંગ સજિયા શણગાર, ચિતડા ના ચોર મંડળા ના મોર, રસરૂપ મૂર્તિ રાજા ધીરાજ, શ્રી ઘનશ્યામ મહારાજ ને ઘણી ખમ્મા, એ મારા વાલા ને ઘણી ખમ્મા. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, નારાયણ હરે. શસ્ત્ર વ્યક્તિ કૃતાનેક